વાતચીત કરે કરો પછી ભાઈ વાતચીત પૂછવું કે નહીં મળે શ્રોતા થવાનો તો પ્રયત્ન કરજે વક્તા થઈને શ્રોતા કે પૂછતા કરીને પૂછતા કરે તો વક્તા બોલે હું તો શ્રોતા થયા જોઈ જમા કહ્યું તેવું કરવા દો તૈયાર નથી કોઈ તો તૈયાર જ નથી ચા પાણી પીએ કે છે નાસ્તો કરીએ એ બધું કરીએ પણ પેલું પેલું બધું નહીં ખાવે છે આવા દુષ્મકાળમાં સાહેબ આવી વાતો કરો છો કે ભયંકર હળહળ તો દુષ્મકાળ ચાલે છે કે ચા નાસ્તા ની વાત કરો કે વાતચીત કરજો તો આપણે અનુકૂળ આવે એવું કઈ આ ખરું છે ખોટું એ પૂછ્યું પણ માર્ગ ડિરેક્ટ કરે હા અમે કઈ કહીએ છીએ કે ખરું છે અનંતરતાથી જે કર્યું છે તે ફરી કરવા દેતું નથી નથી કર્યું તે ફરવાનું છે આનું આજ અનંતરતાથી કર્યું છે ભટક ભટક ભટક ભટક ભટક ભટક એ સ્થળ પર નિરાંત સિવાય નિરાંત બિલકુલ ભટક ભટક ભટક ભટક ભટક એમાં તૃપ્તિ દોરી નહીં પણ સંતોષ એ બહુ સારી રીતે ના થયો છે તૃપ્તિ ભલે તૃપ્તિ ના વળે તૃપ્તિ તો જ્ઞાન વગર વળે નહીં બોલા પણ સંતોષ તો થયો છે કોઈ સંતોષ છે કોઈ નહીં વાતચીત કરજો કઈ બે વાક્ય દોષ નથી કરી આલો છે સંકિત પણ થાય ગચમત માં સંકિત ના થાય ગચ્છ ને મત સંસાર જે મુક્તિ ના આપે એમ ભસ્મતે મુક્તિ ના આપે સંકિતે ના આપે સંકિતે ના કરવું સંકિત એટલે શું સંકિત કરે કેવાય એ કશું જાણતા નથી સંકિત કોળ ખરા બધા નહીં ખબર જ નથી ખબર નથી શું છે આપણી પાસે શું છે તે ખબર નથી એનું ખોળે છે શું સમજી ખોળે છે તે પાછળ શું છે પાસે નિત્યાત્મ છે શું છે નિત્યાત્મ છે આપણી પાસે એટલે સમજી ખોળીએ છીએ નિત્યાત્મ એટલે શું આપનું નામ છે જયંતિલાલ હું જયંતિલાલ છું એ નિત્યાર્થ હું જયંતિલાલ છું એ નિત્યાર્થ જયંતિલાલ તો તમારું નામ છે કદાચ તમે કહો હું જયંતિલાલ છું એવું કહો આપડે નામી કેવાય શું કેવાય નામી જયંતિ કઈ નામ અને તમે નામી એટલે નામ ના ધરણ ધારણ કરનારા તો તમે કોણ એ કોઈ ધરણ એટલે નિત્યાર્થે કહેવાય નિત્યાર્થે એટલે આ સંસાર તકલાદી ચીજોમાં સુખ ફળવું તકલાદી ચીજોમાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં સુખ ફળવું એમાં નિત્યાર્થ અને શાસ્ત્રથી સુખ ફળવું કાયમનું સુખ ફળવું એમનું સંકેત આ સંસારિક સુખો સુખ માનવા એમને મિથ્યા છે અત્યારે સુખ મનાય છે ને દુઃખે દુઃખે મનાય છે અને તે વાતમાં તો ફી મારે કોઈ જઈને હાથ કોઈ જૈન માને ને એવી વાત છે, પણ છતાં બધા જૈન માને છે. કારણ કે અત્યારે આવરણ બધું ફરી વળ્યું છે, ગાઢ આવરણ ફરી રહ્યું છે. તો ગીતા એનું ભાન જ નથી રહ્યું, અને સાથે જઈને કોઈ રહ્યું નથી. સાથે જઈને આ બધા નામ જૈન છે, જેમ લક્ષ્મીચંદ હોય એને આપણે કંઈક ફોન થઈ ગયા કે ધર્માદા આપો હતા કે મારું નામ લક્ષ્મીચંદ રૂપિયા નથી, એવા નામ જૈન છે. બધું ગુણ નથી, અમારો જૈન ના ગુણ નથી. ભાવના થાય છે પણ સમય નથી મળતો. અનાદિ થી ભટક ભટક કરે છે, સમય નથી મળતો. એ જાય જાય અનાદિ કાથી ભટક ભટક કરે છે. મૃત્યુ આવે તો કે છે કે તો સમય મળી જાય. હમણાં જો કોઈ ઉપર બોલાવા આવે તો તે ઘડીએ કે છે કે સમય મળી જાય ને, કે પોલીસ વાળા પકડે તો પછી બાકી ગણેશ પકડાય વાત છે નઈ યાર, પોલીસ વાળા બાપ ને થાપ આપે. હજારો જતા ભાઈ આ માર્ગ માં મિથ્યાત્વ માર્ગ માં ક્યારે ક્યારે હાથ ધરું થશે તેનું ઠેકાણ નહીં, ક્યારે ઘર પ્રેશર વધી જશે તેનું ઠેકાણ નહીં, ક્યારે છે તે આ પેલું નિરાંતવાદી બેઠા છે, સેફ સાઈડ માને છે, દૈવી છે. ધંધો તો કરવાનો હોતો હશે, ધંધો કરવાનો આટલી બધી આટલા બધા ભય માં ધંધો હોતો હશે. ધંધો તો બળદ કરે છે ને, ખેડૂતો નો બળદ આખો દાડો ધંધો કરે, અને ઘસી નો બળદ આખો દાડો ધંધો કરે. એ આખો દાડો જયારે ભરવા નું કશું અર્થ નહીં, મિનિંગ લાઈફ જે ભરવાથી કમાતા હોય, લોકો કમાતા કમાયેલા દેખાય, અને એમ થાય કે હવે હું કમાઈ રહ્યો. કોઈ બોલ્યો કમાઈ રહ્યો તો નહીં બોલતું, કોઈ એમ કહેતો નથી કમાઈ રહ્યો, તમે આટલી દોડ કરી છે વધુ કમાવાની ભાવના રહ્યા કરે ને, વધારે ને વધારે ભેગું કરવાની ભાવના નહીં ને. હિન્દુસ્તાન ને તમારે એટલું છે ને કબાયા હોય છે ને, તો પછી એટલા તો બંધ રહેતો બહુ સારું નથી ને, એટલી શાંતિ નથી ને, સુખરા એટલી નથી ને. કોણ હિન્દુસ્તાન તમારે એવા કઈ છે તો નામ નામ લે લખે લખાય ક્યાં છે કે નથી ને. નથી કોઈ આટલા સુધી દોડ કરી દે હિન્દુસ્તાન જવાય છે એને, એટલે ઝઘડી થાય છે કોઈ નહીં, ઝઘડી થાય છે નથી કોઈ. કેવડાવે છે કે અમે ઝઘડું સા જેવા છીએ એમ કેવડાવે છે પોતાની સિરિયમ ના થાય સાથે જઈ જાય તો આ શું નર્સમાં જવાનું. માજી બેઠા બેઠા શું ફૂટ્યો, માજી કપાળ ફૂટ્યું, આત્મા ફૂટ્યો, એ રૌદ્ર ધ્યાન કર્યા બધા શું ફૂટ્યું, એટલે શું ફૂટવાનું થઈ બીજું છે. આત્મા ફૂટ્યો તમારો પેલો, પછી પાલા તો ફૂટ્યા જ કરવાના, પણ તમારા આત્મા ફૂટી ગયો હતા. કઈ તો સમજવું પડશે. આ તમારી શાનાથી થાય તે જાણતા નથી. શાનાથી બોલે તે જાણ ઘેર કકડાટ બહાર કકડાટ કઈ રીતે જીવે છે તે જવી. આ મનુષ્ય કઈ રીતે જીવે છે તે જવી. ઘેર કકડાટ તો થાય ને પાલા ફૂટે એટલે સંભાવ રાખ્યો તેથી જ કકડાટ થાય છે. સંભાવ ના રાખ્યો તો કકડાટ ના થાય. આ સંભાવ રાખ્યો તેથી જ કકડાટ થાય છે. બરોબર સંભાવ નો ઓછો નહીં. સંભાવ કહે છે ને પાલો ફૂટે સહન થાય ખરો. મમતા વધી ગયો પાલો ફૂટે સહન શું થાય. બિઝનેસ કરે છે કેમિકલ એટલે પોતાનું હિત ના થાય. સંસારી હિત નહીં થતું તેમ પરમાર્થનું હિત નહીં થતું. સંસારી હિત તો કોનું નામ કહેવાય. એ ઘરમાં કોઈ જયારે મતભેદ ના પડે, પાંચ ફાલા ફૂટી જાય કે પોતાની ઉપર અગ્નિ પડી હોય, પોતાની ઉપર દેવતા આમ પડ્યો હોય, બેન ના હાથે કે બાયરે બૈરી ના હાથે મારા હાથે તો પણ સિદ્ધે નહીં. પેટમાં પાણી ના રહે તારા બગડે કારણે સંસાર ચલાવતા આવડે. આ તો સંસારમાં ભોગ મળે છે અને તો ઘરમાં ચિંતિત માત્ર ક્લેશ ના થાય. અને કોઈ દાડે ઘરમાં એકાદ્ર હોળી આવે છે ને હિન્દુસ્તાનમાં, એવી એકાદ્ર હોળી હોય આવે તેનો વધે નથી. રિયલ નામ હોળી પણ આડે દાડે કશું નહીં કહેતું. પણ આ તો કાયમ કાયમ શું ચાલે છે તમને ખબર છે. મન ને માનીએ તો હોળી ને દિવાળી માનીએ તો દિવાળી. ના માનવું તો મન ને માની તો આપડે બેંક માં રૂપિયા ના હોય. મન ને માની બેંક માં બધા મારા રૂપિયા છે. જેથી કરીને તો આગળ 20 કરોડ રૂપિયા ચેક લખી દે. આત્મા મન નું માનેલું કશું ખોટી વાત છે. આ મન નું માને મન નું માનવું ના આવે બધા. આપડે મન માં માનીએ બેન ચીર રહે છે. શું મનાય છે કે આપડે રૂપિયા ના હોય પછી તો માનીએ બેંક માં છે શીજ મનાય. મન શાંત રહે છે કે દરેક બાબત રહે ને તો જોઈએ. એનો અર્થ શાંતિ પ્રદર્શન થઈ ગયું. મતભેદ ના થવો જોઈએ, ક્લેશ ના થવો જોઈએ, ચિંતા ના થવો જોઈએ. અને જીવન જ કેમ કહેવાય છે જ્યાં પોતાનું જે હિત કરી રહ્યું ખરાબ દિવસ. તમારું બધું હિત જ ભેદ નાખેલું છે ને. આ સુના લાયા છે ને ગિલેટી છે. ક્યારે લાવવાના છે તમને દીક્ષા આપી દીધું. શું દીક્ષા જાય છે આવું ક્યાં રેડો પડ્યું છે એમ ક્યાં રસ્તામાં નથી પડ્યો. રેડો નથી પડ્યો મોક છે. શું કહે છે મોક્ષ એમ ક્યાં રેડો પડ્યો છે. કોઈ પણ ફેરા મસાલા મોક્ષ જ છે. ફેરા મસાલો કેમ મોક્ષ ફેરો રહે છે? કોઈ માણસ છૂટી શકે જ નહીં. એ કોઈ પણ માણસ વર્લ્ડ માં કોઈ જન્મ્યા નથી જેને અંદાજ જવાની પોતાની શક્તિ હોય, અંદાજ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય એવો કોઈ માણસ જન્મ્યો નથી. માટે આ શક્તિ તો નથી જ આપણી. એટલે વર્લ્ડ માં કોઈ દાડું ઠંડો જ નથી. કોઈ ઠંડા તો બીજા બીજું શું કરવાના થોડું ત્યાગ કરું શું ક્યારે કર્ણ ઉદય કહેવાય છે. શું કહેવાય? આ કર્ણ ઉદય થી મહારાજ ને ત્યાગ વર્ત્યા હોય એટલે પછી એનો ઉદય કર્મ છે. ત્યાગ માસિક થઈ છે એટલે ઉદય કર્મ કરાવે છે. જેમ નચાવે છે તેમ ના પાસે હું નાચે એટલે મંત્રાંતિ હવે તો છેડો આવ્યો છે એમ કે છે. હવે તો છેડો છે એમ કે છે. હવે નજીક આવ્યું છે એમ કેવા માંગે છે. મોટી થશે તાર શું થશે? નામ હશે મારા પહેરાવા રૂપિયા છે. વીસ તારીખ છે, દસ બાર વર્ષે રસ્તા છે. તેને વિચાર કરવા વિચારની લિમિટ છે. ખરી રીતે ચોવીસ કલાક ના વિચાર કરવા જોઈએ. તેથી વધારે આગળના વિચાર ના કરવા જોઈએ. તો બહુ મોટા વિચારવાની જગ્યા પાંચ દિવસ, પાંચ દિવસ આગળ વિચાર ના કરવા જોઈએ. અને વિચાર કરવા હોય તો પછી મળતા સુધીના ખેલ સુધી કરવા જોઈએ. આગળ ચિંતા કરવી, અગ્રશોધ કરવો અને એનું નામ છે અગ્રશોધ. મનમાં પોતાની બુદ્ધિ થી વિચારવું કરે આનું કામ થશે ને તેમ થશે ને તેમ થશે ને કેટલું ભરવાનું થશે એ બધું અગ્રસોધ કરો. આપી જાય ખરાબ છે એમ કેવું એટલે રહી જાય. કલાક અમારું સાંભળો આવતા સાંભળવાનું ટાઈમ નથી અત્યારે જીન પાસે સાંભળ્યું નથી ને જીન એટલે આત્મજ્ઞાન કેવું અને જીનેશ્વર એટલે આત્મજ્ઞાન એનો ઈશ્વર એ શું કરે જાણવું પડશે બધું આ તો ધ્યાન શું છે એક વાર ઓળખવું પડશે જેમ હીરા ના અને હોના ને ખબર પડે ના પડે તમને આ હીરો છે આ હો નો છે એ બધું ખબર પડે ને અને આ ચાંદી ના વાસણ છે આ હો નો છે ખબર પડે ને એવું આ તો ધ્યાન શું છે ને આ દ્રવ્ય ધ્યાન શું છે એ બધું ખબર પડ્યું છે હા તો આ તો ધ્યાન કશું ચાલતા બીજું બધું જાણે સંસારની જરૂરિયાત તો બધું જાણે પણ હમણો ના છે આનું શું કરવાનું કોઈ પૂછનાર નથી ગાસનાર નથી ઇન્કમ ટેક્સ નથી એનો સેલ ટેક્સ નથી તો ધન નથી એ ધન કરતા હોય ને તો આપણું નહીં જાણે બે મારે બાર મિનિટ 10,000 રૂપિયા ધન કહી દઉં તો ચાલતા હોય તો ધન નથી આ ધર્મ નથી સાયન્સ છે સાયન્સ એટલે તરત જ ફળ આપનારું લાભો લેવા જવું પડે નહીં તરત જ રિઝલ્ટ અમારી કઈ આજ્ઞામાં રહે ને તો મહાવીર ભગવાન જે છે તેને સમાધિ રહ્યા કરે અમારી કઈ આજ્ઞામાં સમાધાન પણ એ આજ્ઞામાં અંતરાય આવા છે એ અંતરાય ધીમે ધીમે ઓછા થતા જાય પછી પછી રહે પણ સમાધિ એ સમાધિ છે એને શું કહેવાય સમાધિ શું છે જાણતો નથી ને શું છે એ જોઈ નથી ને સાંભળ્યો નથી ને અનુભવી નથી હેન્ડલ મારેલી સમાધિ થયેલી નહીં તો પછી મૂર્છા થયેલી લગ્ન આવે ત્યારે મૂર્છા તમારી શાંતિ રહે અંદર કોઈ લગ્ન બગ્ન ચાલતો હોય ને લાજ રાખતો હોય બધી પછી મૂર્છા મોચન થાય એના બીજી શાંતિ રહે મૂર્છા કહેવાય શું કહેવાય મેં તો બંગલો સારો બનાવ્યો હોય ત્યાં આગળ રહેવા જવાનું થાય છે મૂર્છા ઉત્પન્ન થાય છે શાંતિ જવા થાય છે પરીક્ષામાં પાસ થયા ગપ્પે ગપ્પો મારીને પણ ઓછી ટિકિટ લઈ રહી એ આશ્રમ વિજ્ઞાન છે એટલે આના માટે બહુ તૈયારી રાખી છે આવું સહેલું સરળ હજુ તો પ્રાપ્તિ જ ના થાય એ વાતચીત કરજો બધી હા સસ્તું બધું થાય બીજું બધું મળે જ્ઞાની ને કરી આવજે 2400 ને બનાવવા છે હે 2400 ને બોલાવવા છે 2400 જ્ઞાનીઓ ને બોલાવવા છે બધા જ્ઞાનીઓ ને એવું કહે છે હા 2400 જ્ઞાનીઓ બધા જ્ઞાનીઓ ને બોલાવવા છે બધા ભાવના છે એ ભાવના કામ થઈ જાય ને પગલાં ક્યાંથી હોય જ્ઞાની ને પગલાં હોય જ એટલો જ મુકામ થયો આપણે ભાવનગર ના મંદિર ના થયો એ ડાયરી કરતા મને લાગતું હતું કે આમની પૂજા જાગવાની નથી, પણ છતાંય થોડું ગોઠે ગોઠે કર્યું ત્યાં ગોઠો જો પણ ના ઉડી ગયું ના હોય જ્ઞાની જ્ઞાની પગલું જ નથી કરવાનું તો રજા જ કહેવાય ઘરે તમે કહેવાય પૂછતા થયો હતો પણ ભાવે એવો હતો સડક ઉપર ચોકીદાર ઉભા રાખ્યા હતા ને આપણી ગાડી એટલી જવા જ ના રહ્યા જરા કઈ ગામ ગામ કયું ઉમરાળા ઉમરાળા ઉમરાળા જાણ્યા હતો તો આગળ કોઈ કેસા લે આત્માનો જાણ્યો ક્યારે થાય કે કરતા પર છૂટી જાય તારે કે હું આ કરું છું એ ભાન તૂટી જાય તારે આત્મા જાણે છે હું કરું છું એ ભાન તમને છે નથી આ બધું કરું છું એવું ભાન છે ને તમને આ સંસાર ચલાવું છું એવું ભાન નથી તમે કોણ ચલાવે છે ના એવું એ તો તમે જયારે સારું સારું થાય ત્યારે કે અહીંયા કર્યું હતું કોઈ વખાણે અરે આ કેવું સરસ થયું કે ના કર્યું હતું અને ખોટું થાય ત્યારે વિસ્તર એ તો મારા ઘર ના ઉડે આખી જગ્યા આવું સાધુ તમને છે એવું બોલે છે કરતા પદ સુધાય નહીં કોઈ કાળે કરતા પદ બધું છૂટ છે પણ કરતા પદ નહીં છૂટે હું કરતા છું એ ભમ તૂટે નહીં ત્યાં સુધી કોઈ તે અસવાય દેવાનું નથી ત્યાં મોક્ષના દરવાજા કોઈ તે અસવા દે નહીં કરતા પદનું ભમ તૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય અહંકારી એટલે ભ્રાંતિ સંપૂર્ણ ભ્રાંતિ કહેવાય ત્યાં તે અસવા ના દે જય કરતા પદ નું ભાન તૂટી જવું છે ના તૂટી જાય બધા સિદ્ધાર્થમાં બોલે ખરા પણ સિદ્ધાર્થમાં એમાં કઈ વળે નહીં ને પછી એ તો કરતા પદ નું ભાન તૂટે કરતા કોણ છે સમજાય ત્યાર પછી જ તે કામ આગળ ચાલે અમે તો કેમ ચાલે સિદ્ધાર્થમાં ની વાત તો બધા કરે એમાં કઈ દાડો વરે કે શું કરે હજી તો લોકોને સંસારમાં સંસારની જાગૃતિ હજુ પૂરી આવી નથી અને મોક્ષ સંબંધમાં તો ઊંઘે જ છે અધ્યાત્મ વિષયમાં તો બિલકુલ જગત આખું ઊંઘ્યા જ કરે છે સાધુ અને સન્યાસી આચાર્ય બધા અધ્યાત્મ વિષય બધો ઊંઘે જ છે અધ્યાત્મ વિષય જે છે એમાં તો ઊંઘે જ છે બધા હજુ સંસારમાં જાગૃતિ પૂરી થઈ નથી સંસારમાં જાગૃતિ કોનું નામ કહેવાય સંસારમાં જાગૃતિ કોનું નામ કહેવાય કે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ ના આવવા દે એમ સંસારી જાગૃતિ કહેવાય તમને સમજવું શું કહ્યું જોવા માંગુ છું પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ જ ન ઉત્પન્ન થવા દે એનું નામ સંસારી જાગૃતિ કહેવાય એવી જાગૃતિ ઓછે લોકો ત્યાં ઉપાસમાં છે બધે હજુ આ સંસારની જાગૃતિ ઉત્પન્ન થઈ મોક્ષની જાગૃતિ એ વાત જ ક્યાં કઈ સંસારમાં લોકો ઊંઘે છે કાલે રંગો ઘૂસી હોય છે મને આ શું આપણે ઘટક ઊંઘે છે એમાંથી ગેરંટી આપે ગેરંટી બહુ રહું અત્યારે જગત સંસારમાં પણ ઊંઘે ઉગાડીઓ છે ઊંઘે છે બાપો બેસવા દેવા નથી લોક ના દરવાજા ભ્રાંતિ તૂટી જવી જોઈએ અને કરતા પર તૂટી જવું જોઈએ એમ કે છે કે આપ શક્તિ આપો એટલે મારી કરતા પર તૂટી જાય જલ્દી છૂટી જવું છે, ફક્ત હવે ફક્ત તમારે ગાળી લેવાનું છે. કરતા પદ રહ્યું જ નથી, હવે કરતા પદ રહ્યું જ નથી, હવે નાટિક નાટિક કરતા પદ કહેવાય, નાટિક ડ્રામેટિક કહેવાય. કેવું હું મનહરથી એમ તો કહેવું પડે ને, મારે એમ કહેવું પડે કે આ અમારે આ ઊંચું કર્યું, મારે કહેવું પડે કે ટીકન પણ નાટકી કહેવાય. કેવું ડ્રામેટિક ડ્રામેટિક કરતા પદ રહેવું જોઈએ. ડ્રામેટિક એટલે શું કે અમે કહ્યું એમ કે જેમ પેલા ભરતોરી રાજા ડ્રામામાં બોલે નાટકમાં, પણ જોડે લક્ષ્મીસિંહ જોઈ ભૂલી ના જાય એવી રીતે તમે સિદ્ધાર્થમાં જોઈ ભૂલી ના જાઓ અને આ કર્યું એવું બોલો. એટલે જોયું એ ડ્રામેટિક કહેવાય. એટલે ગયેલું જ છે કરતા પદ, બધું પ્રકાર કરતા પદ ગયું છે કે નથી ગયું? ખતમ થઈ ગયો, આવતો જ નથી. ખતમ થઈ ગયો, આવતો જ નથી. આવતો જ નથી ને, ગયું ગયો. એટલે એવી રીતે ધ્યાન તૂટી જવું જોઈએ કરતા પદ. પછી નહીં તો સિદ્ધાર્થ પાસે બધા ગાગા કર્યા કરે છે, બધા હવે લોક ગાગા કરે છે. શાસ્ત્રો પણ લખ્યું જ છે, ઉગાડ્યું એને શાસ્ત્રો ગાગા કર્યા કરે, એમાં કંઈ ધારો કરે, એવું અનંત કરતાથી ગાય છે. પણ કંઈ સારો વરે જાય. આ દુષણકાળના મનુષ્યોના આ મનુષ્યો સાધુઓ આચાર્યો બધાના દેહો એટલા બધા વધી ગયા છે, ઓવરટાઈમ એટલા બધા લીધા છે કે સંસારમાં ફરી મનુષ્યપણું જ મળવાનું છે. કોણ નથી ફરી મનુષ્યપણ મળશે કે નહીં તેનું જ છે કોણ નથી. તેમાં લોકો મોક્ષની વાતો કરવાને વિચારે તો ભાઈ ને, આ તો આ વિજ્ઞાન નીકળેલું છે. એ વિજ્ઞાન શું આખું આખું દેવું જ તમારું ઉગાડી ગયેલો છે દાદા, તો ભાઈ ને આ દેવું ભ્રાંતિનું છે. વિજ્ઞાન વગર ઉડે નહીં, બીજું કોઈ એવું નિયમ નથી કે આ ગ્રાંતિનું દેવું ઉડે. કારણ જબરજસ્ત દેવું છે, એટલે વિજ્ઞાન વગર ઉડે નહીં. આ વિજ્ઞાન ઉડાડી ગયેલું છે અને ઉડાડી ગયેલું છે ને શું પછી દેવું નિર્યાણું દેવને કથા મારે માલિક જ નથી. એને શું થયું લેવાનું માલકી પણ છોડી દેવાય છે, એટલે પછી પોતાનો સ્વરૂપ નો લક્ષ નહીં જાય, આત્માનો લક્ષ નથી, એનું કલ્યાણ થઈ જાય. એટલે આ તો સાયન્ટિફિક રીતે થાય છે, નહીં તો આ બને જ નહીં ને. અત્યારે આત્મા મોક્ષની વાત કઈ કરવાની, દેહ ગતિની વાત કઈ કારણ, ફરી મનુષ્યપણું થાય તો જ સારું છે. કારણ કે મનુષ્યપણાની જાગૃતિ એટલે આપણે મનુષ્ય છે એની જાગૃતિ નથી, એની જાગૃતિ નથી. અધ્યાત્મ વિષયની જાગૃતિ ક્યાં ગઈ, પણ મનુષ્ય છે તેની જાગૃતિ નથી. મનુષ્ય છે એની જાગૃતિ હોય ને તો ઘરમાં ક્લેશના કારણો બધા કાઢી નાખ્યા હોય. શું થઈ ગયું? ક્લેશના કારણ રાખે નહીં ને, રાખી ધરા ઝઘડાનું કારણ ના રાખે ને, બધા ક્લેશ થઈ જાય છે. ને કોઈ કારણ બાર મહિનામાં હોળી કરે એટલે હવે થાય છે ને, બધા બાર મહિનામાં હોળી એટલે આવે ત્યાં ક્લેશ ઉતારો થાય ને. બાર મહિના એટલે આ સાયન્ટિફિક છે, સાયન્ટિફિક ઉડાડી ગયેલો છે. આ લાભ હાની દેવ ના માલિક પણ ઉડી જાય છે, માલકી પણ ઉડી ગયો એટલે ઉડી ગયો. જૂનું ડિસ્ચાર્જ થયા કરશે, ડિસ્ચાર્જ કરવો પડે છે, પણ નવું ચાર્જ થતું નથી. નવું ચાર્જ થવાનું બંધ થઈ જાય છે, એ ચાર્જ થવાનું બંધ થાય એટલે ઉકેલ આવી ગયો છે. કરતા પદ કરતા પદ છૂટે તો ચાર સ્વર બંધ થાય, કરતા પદ છૂટે નહીં ત્યાં સુધી આત્મા આત્મા ગાયા કરે એમાં કશું ભરે નહીં. કરતા પદ છૂટે ક્લેશ ધર્મ જાય, ક્લેશમાં કારણો ના ભરે હોય. રૌદ્રજાના આત્મજ્ઞાની અસ્થિમાં મોક્ષની વાતો કરીએ, ભૂલ ભયંકર ગુનો શું છે? ગુનો હા તો ગુનો રૌદ્રજાના આત્મજ્ઞાન હોય મોક્ષની વાત થતી છે. જે મુસલમાનોને મુસલમાનો એ સારા મુસલમાન નથી હોતા, જે ધ્યાન ખરાબ મુસલમાનો રહે છે ધ્યાન અર્થ ધ્યાન હોય તે આપણા બધાને આપણા લોકોને હોય તો પછી મુસલમાનો આપણને ફેર શું રહે રોગ ધ્યાન અર્થ ધ્યાન આપણે સમજમાં આવ્યું ને? રોગ ધ્યાન તો ઓળખો છો ને, અને આર્થિક ધ્યાન ઓળખો ને? આ નાના છોકરાના અર્થ ધ્યાન ના હોય ક્યાંથી ના હોય? નિર્દોષતા હે, નિર્દોષતા છે ના, નિર્દોષતા નથી. ત્યાર પછી છે કે એને આત્મચાર વધારે થાય, જેટલું બુદ્ધિ વધે એટલું આત્મચાર વધારે થાય, જેટલી બુદ્ધિ વધે એટલું આટલું ગરબડા થાય. બુદ્ધિ ના હોય તો બધી આટલું ધ્યાન થાય. અને એક બાજુ જ્ઞાન અધ્યાત્મ પદ પામે ત્યાર પાછું છે તે એને બંધ થઈ જાય, આટલું જાણે બહુ બંધ થઈ જાય. ક્યારે થયું કહેવાય? ક્યારે થયું કહેવાય? ક્યારે થયું? ક્યારે થયું? ક્યારે થાય? ક્યારે થાય? અત્યારે આપણે જ્ઞાન મળે ને એટલે અંશે જેવું જ્ઞાન થાય. અંશે એ અંશ જેટલો જેટલો વધતા વધતા સર્વાંશે થાય. અંશ જેવું જ્ઞાન થાય ત્યારે પછી સર્વાંશ થાય. અહીં જ્ઞાન મળે ને આત્મજ્ઞાન તે પછી એને પૂરેપૂરું થઈ જાય. આત્મજ્ઞાન જ્ઞાની આજ્ઞા પ્રમાણે વધતા હોય જેવું જ્ઞાન થાય. જ્ઞાન તો આમ કઈ કોઈ છેતું નથી, જો જ્ઞાની મળે તો છેતું નથી, નહીં તો કરોડો વર્ષ કરોડો આવતા રહી નથી. કૃપાળુ દેવ ના પુસ્તક માં વાંચ્યું હતું કે સત્સંગ કરશો તો કેવળ જ્ઞાન નજીક છે. પછી કેવળ જ્ઞાન ની બહુ ઉતાવળ ના કરી. આજે છે તે રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના થાય એની ઉતાવળ કરી. અત્યારે જે જરૂરી હોય એ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન ત્યારે મારે હામું આવે છે એમ લેવા જવું નથી પડતું. ઘણી વાર ચિંતા થાય છે આપણને વ્યવહારિક દ્રષ્ટિએ તો કઠોળે ચીજ ચડી જાય છે. ત્યારે શું કરવું? ઘણી વાર વ્યવહારિક ચિંતા થાય છે તો ચીજ કઠોળે ચડી જાય છે. એ વસ્તુ તમને કદી ખબર પડે છે? મને ફિલિંગ થાય છે. ફિલિંગ થાય છે કે હું અત્યારે ખોટી ચિંતા કરી રહ્યો છું તો ચિંતામાં ચડી ગયું છું. એવું છે ને, મન મન ચિંતા તો હું તમે છે તે હું શાંતિલાલ છું તો ચિંતા થાય. નહીં તો મન મનની સંકલ્પતા તો મન તો બોલ બોલે કર્યા જ કરે. શું થાય? મન ફરે મન બોલે કરે. મનનો ધર્મ બજાવે છે. મન મનોધર્મ બજાવે તો એમાં આપણને નુકસાન ના હોય. આપણે આપણે કોઈ આપણા ઘરમાં છે તે મોટા ભાઈ આપણને કચકચ કરતા હોય અને સાચી ના હોય, ખોટી હોય કચકચ, તો પણ એ કચકચ કરતા હોય તો આપણે તો અભૂત પડે ને. તો આપણે શું કરવું એ આપણે સમજવાનું. શું આપણે શું કરવું એ આપણે સમજીએ. હા, એ કચકચ કર્યા કરતા એમનું મોરું કંઈ બંધ કરાવી શકાય નહીં કે એમને આપણે ભેગા મરાય નહીં. પણ આપણે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. તમે સમજવું પડે ને. એટલે એ એડજસ્ટમેન્ટ આપણે કરીએ એ રીતે મન મન સાથે કુદાકુદ કરે તેમાં આપણે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ લેવાનું. સમજે ને, આપણે કેટલા રહેવું એનાથી જ્યાં તમે શું શું કુદાકુદ કરે છે આમ કરે છે એમ કરે ભાંગફોડ કરશે એવું કરે છે. શું ભાંગફોડ શું કરે? બધું કરે. શું ના કરે? મન મન આપણાથી જુદું જ છે. પ્રત્યે લોકો હિન્દુસ્તાનના લોકોમાં તો આપણા આપણા લોકોમાં તો નામે સંસારી સંસારી જાગૃતિ હતી. પેલા એ જાગૃતિ હતી ત્યારે અહંકાર બહુ હતો. શું હતો? સંસારી જાગૃતિ. હવે અહંકાર ઓછો થઈ ગયો ત્યારે ચિંતાથી જાગૃત રહે છે. નહીં તો બીજી જાગૃતિ જ નહીં. અત્યારે જાગૃતિ કરી છે જેમ ચિંતા નહીં થાય એમ જાગૃતિ જ ક્યાં થતો. અને આ જ્ઞાન આપીએ તારે જ્ઞાન જાગૃતિ ચાલુ થઈ જાય. તો થઈ ગયા પછી ખબર પડે પછી ભૂલ થઈ જાય ને પછી ખબર પડે. થઈ ગયા પછી ખબર પડે પછી ખબર પડે. થઈ ગયા પછી કદાચ ખબર પડી નથી જોઈએ જગતને. તો ભૂલ થઈ ગયા પછી ખબર પડે. ખબર પડે ને. જગત ના લોકો તો ક્રોધ માન મારા લોકો ફરાક આપે છે, ત્યાં સુધી અધ્યાત્મ વિષય માં તદ્દન છે તો ઉમે છે. ક્રોધ માન મારા લોકો પોતાને ફરાક આપે છે, પોતાને કાઢવાની ઈચ્છા છે, પોતાને જમાડે છે. તમે ક્રોધ ને જમાડતા છો ને જમાડતા છો, તમે ક્રોધ ને જમાડતા છો, શું જમાડો? આવકાર આપી દીધું. મહારાજ હોય તો શિષ્ય ઉપર શિક્ષકો બહુ થઈ ગયા હોય તારે મહારાજ ના મનમાં જાગૃતિ સમજાય. આ ભૂલ છે, આજે વધારે શિક્ષક દીવા એ પોતે સમજે હું બધું જાણ હું, પણ છતાં પછા તો કાંઈ ના શાંતિ લાગે આ જયંતિ છે મહારાજ. આટલું બધું શિક્ષણ થતું છે, તમારે જ્યાં સારા માણસ આવું બધું કરો, શિક્ષક ઘણો સારો માણસ કરે, આટલું બધું થતું છે, ફાયદો હોય છે. ત્યારે મારા તમે ના જણો એમ કરવા જેવો જ છે, ઠીક છે કરવા જેવો જ છે. અલા ભાઈ જો કારણ તમે પોતાને ખબર પડે કે આ ખોટું થયું છે, એમ તારી પાસે શું થયું, શું કંઈ કરવા જેવો છે એમ કહું છું, એટલે એને ખોરાક મળી ગયો, એટલે જો જાય ને પોતાને તમને સમજ પડી આવે. એવું એવું તમે જમાડતા છો ખરા, એટલે આખું જગત આવી રીતે જમાડે છે અને પછી કાઢે આપણે પોતે ઉપરાળું લે છે. શું થાય છે ઉપરાળું? હા તો કહેવાય આવું બધું થતું છે, કરવા જેવું છે. આ તો માણસ અભિમાન આવે જાગૃતિ કહેવાય, અભિમાન એ જ જાગૃતિ છે. શું છે સંશોધન કાલ કહ્યું કે પ્રાય છે, જે કહ્યું છે કે આ લોકોને વિચારને ખબર નથી, તેથી આવું ખોટું કાર્ય કરી રહ્યા છે. શું છે અને પોતાને કરતા હતા તે કે આ લોકોને આને એની ખબર નથી તો ત્યાં કાર્ય કરી રહ્યા છે. હવે કારણ કે લોકો જેટલા જાગૃત છે તેના કરતા પ્રાઇસ વધારે જાગૃત છે. કેવું છે સંસારની વાત તો વધારે જાગૃત છે, તો સંસાર જાગૃત છે. કેવું અધ્યાત્મ જાગૃત છે, અધ્યાત્મ જાગૃત છે, અધ્યાત્મ જાગૃતિ તો સંકેત પછી જણાય. અધ્યાત્મ જાગૃતિ તો કોઈ ને હોય ને, બધા બાળા બાવલી બધા હોય, બધું પાવલી બાવલી બધું થઈ ગયું. એટલે પાડોશી ના ઉપર સ્ટોપ કરીને પોલીસ પકડી ગયા, ત્યારથી એમને પાડોશી જોડે બહુ વેરભાવ બંધી ગયો છે, એટલે એમને બહુ હેરાન કર્યા કરશે. તો કે મારા મને બહુ ચિંતા થાય છે ને ગભરામણ બહુ થાય છે, બહુ અશાંતિ અશાંતિ રહે છે, એના માટે શું કરવું? એમ એમ